ધર્મગુરુઓ જીવે છે ત્યારે. આ ધર્મગુરુ નું જે રાજ્ય પોતાનું છે એને બરાબર એ લોકો એમ સાચવી રાખે કે એમાંથી કોઈ નીકળે જ નહીં. એ પોતાના રાજ્ય માંથી કોઈ નીકળવા જ ન દે, કારણ કે તો મરી જાય ને એ શું કરે. ના નીકળવા દે. અને આ જૈન સાધુઓને પણ આજે માર્ગ માંથી થોડું અલગ થવું પડ્યું છે, જે મેઇન માર્ગ ને બરાબર નથી સમજાવતા. એ જો કાલે સમજાવે તો એમનું શું થાય એ મોટી ચિંતા એમને હોય ને. એટલે એમનું શું થાય એ ભાગે ને. એક મોટી ભાગ દાદાજી પોતાની સીટ જતી રહે છે આજથી. લોકો જે થયું ક્રિયા કરવાથી કઈ નથી થતું, હા તો એમને પૂછવા કોણ આવે. શું કરીશું? પોલીસ રાશિ લઈશું કામ. કઈ રાશિ લો? આપ પેલું કરો છો ને, પેલો ખંખેરો છો ને બરાબર, આપ ખંખેરો છો ને પેલા, એ જ બરાબર છે. એવું એવું નહી કરવા ને, બરાબર છે, એ જ બરાબર છે. આપડે બધા નાખવું પડે. પણ વારો આવશે, હવે પૂજો દીકરી કુદરત ને હવે ફેરફાર કરી તારા માણસ સુધી કેટલા બધા મુશ્કેલ છે. આપણે નિમિત્ત બધા કુદરત નિમિત્ત તમે કે થઈ જોયો ખરો, ચાલતું નહીં કરી વારે ખબર તો નહીં. કોણ સાંભળે? કાયમ અધ્યાત્મ આવું. આ તો મનુષ્ય બેઠા જ કરી છે. એમનો એકલા દોષ નથી, ભોગવે એની ભૂલ, ભોગવે એની ભૂલ. બાવાજી શું કઈ ઇન્કમ્પેક્ટ છે? બાવા ભગવાને ક્રિએટર કહે ને એ બધા બાવા કહું છું. શું કહું? માણું છોકરી બહુ સમજે છે, જ્ઞાન ફોરેન ના લોકો સમજે, બધા માણસ સમજે છે. તું સમજ કે છો તારા મન માણસ છોકરા કરી જે મૃત્યુ બધા છે ને ચારી વર્ષ પર ના એમાં ફેરફાર થવાનો નથી. હા જોયે છે મૃત્યુ બધા. અને ચારીઓની ઉંમર ના જે સારા ભણતર વાત છે ને, જે ભણતર વાત છે ને, વિચાર કરીને સમજાય ને, ઘણા હમ વિચાર કરીને, પણ શું કરે બસ ચાલતો વ્યવહારમાં ચાલે, આડું ના બોલાય, એક પ્રવાહમાં ચાલ્યા કરે, નહીં બોલ્યા ખાવા પડે. હે નાસ્તિક, હે નાસ્તિક, એટલે હું આસ્તિક કઈ હતો તું નાસ્તિક વાત કરે. લોકો તૈયાર છે, અમારી પાસે શું કોલ ભગવાન કહો કે આત્મા જે કહો તે વસ્તુ કામ રહે છે, આપણું કાપવું જોઈએ. કઈ પૂછવું નથી, સાંભળવું છે, મેં એમને કીધું કે કઈ પૂછશો નહી તો સંભળાશે નહી, સાંભળવું હોય તો પૂછવું પડે. અવધ બિહારી દાસ, એવું બિહાર અવધ પાપી અધમ તો બિહારી દાસ છે, તમે જુદા છો, જુદા થઈશું તારે, જુદા થઈશું ત્યારે ને, જુદા થઈશું, નથી આવ્યું, હજુ ભાન નથી આવ્યું, ભાન આવવું જોઈએ, પછી ઉતારી નઈ, જ્યાં જુએ ત્યાં પછી બદરી કેતા કે બધું દોડતા ક્યાં સુધી કરવાની, ક્યાં સુધી મહી પામે નથી, ક્યાં સુધી જાય કચાયું ખોરે કસ્તુરી ગ્રુપ કસ્તુરી ખોરે શું કરે કસ્તુરી ખોરે આમ ફરે ત્યાં જગ્યા કઈ જગ્યાએ ભાન થાય તો કામ થાય ને શું કામ કૃપા સાધ્ય છે, કૃપાથી પ્રાપ્ત થાય એવું છે, સાધન થી થાય એવું નથી, સાધન સાધન સાધન બંધન થયા, સાધન એ બહુ આરાધન કરવા જાય ને, સાધન બંધન થાય, શું થાય, સાધન થાય, સાધન તો જ્યાં સુધી ભાત ઉતાર્યો નથી ત્યાં સુધી સાચી જરૂર ઉતાર્યા પછી સાચી ને આપડે મોડકભાઈ કે શું કામ બદરી કે આગળ આવી મારા કર્મે, એમાં કેવા કર્મ કર્યો છે, અંધારામાં છું, ખબર નથી કે મારો કર્મ કેવો છે, અંધારામાં છું, મને ખબર નથી મારા કર્મ કેવા છે, ભગવાન ને ઠપકો નહી હાલતા, એવું મારાથી અપાય, બધા બધા બાળક વધારે વધારે પૂછાવી છે જોવાની મળે હવે એમ કે મને બાજુમાં ખસેડે છે હવે મને બાજુમાં ખસેડે છે એટલે એમ કે હવે જુદું પાડતા થયા જુદું પાડે છે હવે એટલે આ સમાજ ને બતાવે છે કે બાજુમાં છે તમારા કરતા એ એમ કેવા માંગે છે કે હવે આ સમાજ માં તમારા કરતા એ બાજુમાં છે એવું કેવા માંગો છો આપ જોવાનું હબળવાનું મળે જ્ઞાની પુરુષ જે પ્રગટ પરમાત્મા પ્રગટ થયા હોય ભગવાન ચૌદ ભગવાન જોવાનું દર્શન કરવાનું બહુ મોટી પુણ્ય જે માગે એ આપે પાછું જે માગે મોક્ષ મળે મોક્ષ મળે શાંતિ મળે શાંતિ આનંદ મળે આનંદ ના માગે કોણ મૂગો હોય તે ના માગે ના માગે તો તપ થાય છે તપ અને તપ પુણે ભેગી થાય શું એનો બીજો ફાયદો થતો નથી ભગવાન પાસે માગવા હું હતો જ છું અંતરજામી પછી આપણે કેવી રીતે એ એમ કે છે કે પછી તો દલીલ નો વિષય થઈ જાય દલીલ દલીલ હોય જ ને એ તો એમ કે છે કે અંતરજામી પાસે માગવાનું શું હોય દલીલ હોય જ ને આ વાળી કોઈ બીજી વાળી જ ના બોલે છે બોલાય આ વાણી માલકી ઉપર વાણી છે માલિક નથી આ વાણી નો કોઈ કોણ બોલી રહ્યું છે આપને શું ખબર પડે છે કોણ બોલી રહ્યું છે જે બોલાવે છે તે બોલી રહ્યું જે બોલાવે છે તે બોલી રહ્યું છે કોણ બોલાવે છે જે નથી જોવામાં આવતું જે જોવામાં નથી આવતો આ વાદળ કોણ બોલાવે વાદળ ઘગડે છે તે એને હાથે કોઈ બોલાવનાર એને કોઈ બોલાવનાર એને કોઈ બોલાવનાર તો હશે ને એ પરતંત્ર છે કઈ સ્વતંત્ર તો દબાઈએ તો કોણ બોલાવે એને બજાવ ભગાડનાર એને ભગાડનાર હોય છે ને એને ભગાડનાર હોય છે એની પછી કેવી રીતે બોલે એ એની મેતે ના બોલે કે છે એને ભગાડનાર હોય છે હા એટલે આપડે આમ દબાઈએ તો એ અવાજ થાય છે ને સાચી અવાજ એ અવાજ જ રૂપે આવ્યો ને અહીંયા બીજું શું આવ્યું જોવાયેલું હોય ને તે બધું પેલો આવરણ થઈ ગયેલા એ અવાજ દબાવે છે એટલે અવાજ રૂપે પેલો આવ્યો શબ્દ પડતા ને હાથે પેલા દેખાય નહી આત્મા દેખાય આત્મા માં પેલું દેખાય હા ટેપ રેકોર્ડ બોલે છે ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે કોણ બોલે હા ટેપ રેકોર્ડ ને યાદ બોલે માલકી ઘણી વાણી ચા એ વસ્તા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા વસ્તા એ વસ્તા છે તમે શ્રોતા છો દુનિયામાં પહેલી વખત બહાર પડે છે અત્યારે આપણે હા તે આપણે કરે બોલે ના બોલે કેમ બોલતા બોલે ના શું બોલે ના બોલે સાચું શું ખોટું શું એ જાણવું પડશે નહીં જાણવું પડે એના મેં પછી ભાંગર છે જાણવા પડે એટલે ગુંચવાયા એની અંદર પછી ભાંગર છે ને જાણવા પડ્યા એટલે ગુંચવાયા એ જાણવા પડવા નહીં ભાગ્યમાં પડીએ કે ના પડીએ તો એ નીકળવાના જ છે આ જે ભ્રાંતિ જ્ઞાન છે બધું બહાર પડી છે બધું જગત માં ભ્રાંતિ જ્ઞાન થી માણસ બધું અટવાઈ પડ્યું પરમાનંદ નિરંતર ભોગવે જાણવા છે નહીં એટલે પછી હોય જ નહીં એટલે શું થાય હોય એટલે શું થાય હવે આ ભરેલો માણસ મારા લોકો છે ને એ બધા સમજી જાય હવે જઈએ તો ભરેલા જ તમે નહી આ મૂળ નેટિવ પ્લેસ ક્યાં ગયા દેશમાં ઉગડી નાખે ને તો પછી મજા ના રહે આપણા કાર્ય ના આપણે શાક્તિ આપડે જે કાર્ય કરે ને ત્યાં શાક્તિ આપડે બહુ બહુ સાક્ષી ભાવ રે નઈ થોડો વધારે માસ ને હવે સાક્ષી ભાવ કરાવનારા જે છે એને શું કે છે બોલું અહંકાર થી કરવાનું એટલે સંસાર નો સંસાર છે એનું ફળ સંસાર માં જ આવે એનું ફળ મોક્ષ માં આવે આત્મા ના તરફ ને માટે બાબત હોય તો જ મોક્ષ માં એનું ફળ આવે એ તો ગમે તો આમ સુઈ જાવ કે આમ સુઈ જાવ તથાવી છે નીતિ આત્મા સમજાવ્યું હતું ને સાક્ષી ભાવ લોકો શું કહે છે ગાતા રહે છે સાક્ષી ભાવ એક છે કરીને આગળ લોકો ફસાવે છે નાતા રસ્તા આત્મા નો સ્વભાવ છે શું છે આત્મા નો સ્વભાવ અને સાક્ષી ભાવ તો અહંકાર ની ક્રિયા છે અહંકાર નો સ્વભાવ નથી ક્રિયા છે જ્યાં સુધી નાતા રસ્તા ના થાય સાક્ષી ભાવ કરે તો સારું પછી ફરી આવતા આવજો તમને આ વસ્તુ આ અંદર સભાનતા ઉત્પન્ન થાય છે આ ભૂમિકા બરોબર ત્યાં થઈ જશે પછી સભાનતા આત્મસ્વરૂપ કોણ કહી આપે આત્મસ્વરૂપ દેખાય છે કે જેટલું આરાધન કરશો એમના તરફથી આજ્ઞા આપી છે એટલે કૃપા ઉતરે કે ના ઉતરે આજ્ઞા અપાઈ એટલે કેમ લાગે છે હા પડે અને આ બીજું બધું ચોપડીઓ જોયેલું એ વિનાશી જ્ઞાન એ આપણને આરામ રાખે કેવું રાખે આરામ એ કઈ સાથે સુખ ઉત્પન્ન થાય. ભગવાન મારી બધા શાસ્ત્ર વાંચ વાંચ કર્યા કરી કે સાથે સુખ ઉત્પન્ન થાય. આરામ રાખે આરામ તો આ પેપર એ રાખે, પણ પેપર નું આરામ કરેલું અધો ગતિ જઈએ અને પેલું આરામ કરેલું ઉધ ગતિ જઈએ. શું માટે આરામ આરામ જ છે. પેપર નું બહુ સારું લાગે. ક્ષણિક અને શાશ્વત ફેર તો ખરો ને. બહુ પછી વાતચીત કરો બેન. લાખો વર્ષ એકાદ ફેરો ઉદ્યોગ અને જ્ઞાની ભાઈ તમને લાગે છે એવું માનવ આવે માનવ આવે બુદ્ધિ નો દેશ નથી. બુદ્ધિ નો દેશ નથી. સતત સાધન કેવું હોય? અવિનાશી હોય. કેવું હોય? અવિનાશ શુદ્ધ જ્ઞાન હોય. જરા શુદ્ધતા ન હોય. પરમાનંદ સ્વરૂપ હોય. તું બેને પ્રજામાં છે? પ્રજા અમે ગયા હતા ને આ બધા શિક્ષણ જોડે છે. આ મુંબઈ વાળા એ જોવા જાવ તો આખું ગામ માં રહે એમ પરસું જ ના ખરે. હું જ બધા શિષ્ય થઈ બેઠો છું. હું આખા શિષ્ય થઈ બેઠો. મારા શિષ્ય ભેગા કરવા છે. તમે કેમ લાગે? મારા આખા જગત ના શિષ્ય થઈ બેઠા છે. લઘુત્તમ પુરુષ છીએ અમે વ્યવહારમાં અને ગુરુત્તમ નિશ્ચયમાં છીએ. વ્યવહારમાં ગુરુ થવા ગયેલા ગુરુત્તમ થવા ગયેલા ને તે હજુ હજુ પછી બધી બહાર નીકળ્યા જ નથી. શું થયું? બેન સમજી ગઈ? સમજી ગયા બેન? વ્યવહાર માં લખો તમને શબ્દ સમજે લઘુ તત્ સાધન આવ્યા પછી પછી પૂછવાનું રહેતું પછી પૂછવાનું રહેતું નહીં. બધું સવાદાર જ રહ્યા કે બહુ મોટી પણ નહીં જબરજસ્ત. તમે તો અમારું પાય બરોબર નહીં કે એવું કે પાપી છું અધમ છું. પાપી છું અધમ છું. અધમ કઈ સુધી? જ્યાં સુધી વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી. વસ્તુ પ્રાપ્ત થયા પછી અધમ કરા? અધમ તો એટલા માટે અધમ શબ્દ બોલવાની જરૂર નથી. લઘુત્તમ બોલવું આવું સમજે ને. પ્રથમ તો જે નીત કાર્યો કરતો હોય તે અધમ થાય. એવું નીત કાર્ય હોય ને પછી આપણે જાણે મળે લઘુ તો બોલાય તો ફરી પાછા બદલી કેદારનાથ થી આવત પાસે કે બે ચાર મહિના પછી તો ભાઈ ને તો જાય મળે. ફરતા ફરતા કોઈ ફરું કઈ વસ્તુ મળી જાય. કોઈ કોઈ જ્ઞાની પુરુષ મળી જાય. બીજું મળી જાય એટલે હાલ ફરવાનું છે. પણ મળી ગયા પછી પછી જવું ને. ગાડી કઈ સુધી રહેવાનું? તો આ દિલ્હી આવ્યો તો પછી દિલ્હી આવ્યા પછી ઉતરી પડે. જાગૃતિ ભાગ ખેંચી લે. પોતે ઈચ્છા કરે નક્કી કરે કે મારે આમાંથી પછી બોલાય એ વ્યવસ્થિત, પછી બોલાય તે વ્યવસ્થિત, તે ડિસ્ચાર્જ, પછી બોલાય તે ડિસ્ચાર્જ બોલે તો જાય પોતે શું બોલી ગયો તો ડિસ્ચાર્જ કહેવાય. પછી રીતે એને ઉપયોગ રહે. મારે નથી બોલવું નક્કી કરે પછી જે બોલાય એ જ વ્યવસ્થિત ડિસ્ચાર્જ. કેટલા લીધા પછી મને કહે છે તમારે બધું વિરોધાભાસ લાગે છે. બગડેલું ને ઘડિયાળ બાલ ચક્ર પછી સમજી ગયો ને આપડે બાલ ચક્ર સમજી ગયો. કાચલી ઘંટી લેતા હતી આજ ની સેટઅપ કરતા શરૂ કરું કાપી નાખે છે. એક તો ઉપયોગ રાખે આજ્ઞાતા હોય અને બોલવાનું બંધ કરે, બોલવાનું બંધ કરે છે તો ઉપયોગ છૂટો પડશે જાગૃતિ. અને ત્રીજું શરીર ની કાળજી લે, ના દે તો ખરો તે રસ્તામાં બજાર એને કદી ભૂખ લાગે તેથી આ તારું મંદ છે કીધું નઈ મારી તો પૂરી ઈચ્છા છે, મારી તો પૂરી ઈચ્છા છે. એમ કેમ ચાલે? એમાં વિવેક વિનય હોવો જોઈએ. એમ કેમ ચાલે? એ ચાલે છે હું જાણવા માં વિવેક વિનય હોવો જોઈએ. એ તો તમારી અનિવાર્ય હોય તો બેસી વસ્તુ જુદી છે. કોઈ વખત અનિવાર્ય હોય અને બેસવું હોય તો હા ગીરદી સખત હોય ત્યાં બેસવાનું હોય તો કઈ કન્વે કરવાનું હોય એના સાથે બેસવું પછી વસ્તુ જુદી છે. અમે અમે દાદા આપડે બાપુજી ખરા ને દાદા ભાદરજી આવે ને પેલા પાઘડી મુકતા હતા દાદા ત્યાં આવે ને એમની ગાડી પર બેઠા હોય તો આ કાઢે નીચે બેસો. કોઈ જાતનો કઈ વિચાર કર વિકલ્પ નહી મળ્યું ને તો જે હશે તે આવશે ને તો આમ કરી નાખો. કચરા વાળો કચરા વાળો તો આવે જ નહીં, એટલે કચરા વાળો જોવાનો જ ના મળે. એ તો વસ્તુ જુદી છે ને. એ જ કે છે દાદા કે શ્રેણીક રાજા ને જે એ સત્સંગ ની વાત કઈ યાદ નથી રહેતી કઈ, પણ જરૂરી નથી. મને સ્વરૂપ નું લક્ષ વધારે યાદ આવે એટલે પેલું યાદ ના રહે બીજું બધું. આમ જોઈએ એટલે આ ના દેખાય, અરે બબડું જોઈએ તે દેખાય તે દેખાય, બધી વાર ના આવે બધું ના આવે. બોબડામાં બોબડામાં કશું ના આવે. બઉ જેમ કે જાણવા પ્રયત્ન કરે છે, અને એક જે ખાલી પાંચ આજ્ઞાઓ લઈ બેસી જાય છે. જવાબ આપવો પડે. સવિતાભાઈ ખરું કહ્યું તારે આવ્યો, મને કહે છે તમને જ્ઞાન આપો. તમારે ઘર નો છો, તમારે શું છે? ઉતાવળ છે ઘર નો છો, ત્યાંથી ગેરંટી આપો. લંડન જાય તો બધા જ્ઞાન બધી સમજાવે. તમે પાડે ખરા પણ મૂળ સમજે સ્વરૂપ નું જ્ઞાન ત્યાં આગળ નકો મૂળ એ જાણી ગયો. પછી શું કરી બધા કાકા કાકા ના પાંચ ભાઈઓ ના આઠ જ છે. તમારા ટાઈમ માં નવ જણા હોય થોડું જોડકો. એક એક થી ચડે એવા સૌથી નાનો મને હાથેલો બધા નાનો કરો ને, અને રહ્યો હું એકલો જ. વડોદરા આવતા પેલા યાર્ડ માં ગાડી ઉભી રહે થોડી, વડોદરા આવતા પેલા યાર્ડ માં થોડી ગાડી સ્લો ગાડીએ જવાનું. એટલે આમાં શું ભરોસો કરવાનો કોઈ નો? આ તો ખોખા છે. ગ્લાસ વિથ કેર છે દાદાજી, ગ્લાસ વિથ કેર લખીએ ને આપણે, આપણે બોક્સ ઉપર લખીએ ને ગ્લાસ વિથ કેર. આ ગ્લાસ વિથ કેર જોવા ત્યારે પરપોટો ખલાસ થઈ જાય. શું ખબર પડે આપડા માલ ને કોઈ લે નહી, એક બધું ટીકા ખસી ગયા, નહીં પડવા મળ્યો, આ થયું એટલે ભરોસો શું વાત કરવાનો? આમ ખાતા હતા તાર બહુ હતો, અને આમ ખાતા હતા ચારિત્ર પ્રગતિ મારે છે. આ કઈ કરવા બધા તમે જો એને પકડો તો તમારો, ના પકડો તો તમારો નહીં. તમે જ્ઞાતા દ્રષ્ટા રહો તો તમારો નહીં, અને મને આમ કેમ થાય છે તમારો, મને આમ કેમ થાય છે તમારો, જ્ઞાતા દ્રષ્ટા રહ્યો તમારો જે જે રીતે ભાવે તે રીતે આચાર્યો કે છે તારી એ લોકો કે મારા ચારિત્ર આચાર્ય મારે હવે કઈ ના બોલાય, ચારિત્ર મને કહેવાય કહે કહેવાય. જાયફળ હોય ને, જાયફળ તે ઉપર કોસલું કર્યા પછી જાયફળ ગણાય કર્યા પછી, નહીં તો જાયફળ એમને એમને મળે એમ નાખીએ તો. એટલે આ મોહ, મોહ નું કોતરું છે આપણું, ત્યાં સુધી ચારિત્ર બહુ ના કહેવાય, કોતરું કહી નાખે ઘટે મોહ નું કોતરું કરે તો જ રહ્યું, બાકી રહ્યું ચારિત્ર. ઘટન બહુ નું કોતરું કાઢ્યું એટલે સમ્યક તો થઈ ગયું, શું રહ્યું પણ એ ઉપર કાઢવું પડે. ચારિત્ર બહુ થઈ પાકો બહુ કેવો, જ્યાંથી દર્શન બહુ ગયો નથી ત્યાં ફરી કયો બહુ આત્મા ત્યાગ તો ગ્રહણ કરતો બધા મોહ દર્શન બહુ ગાય જાય ત્યાર પછી બાકી રહ્યો તે ચારિત્ર. એટલે બીજા લોકો થી બોલાય નહી, એટલે બોલાય નહી, ચાલી પડ્યા એનાથી સમજ શક્તિ બધી બગડી જાય. હું હકીકત માં શું છે, મોહ છે, 25 પ્રકારના મોહ છે. અને સત્તો બી ત્યાં છવી ત્યાં છે, એમાંથી અમુક ભાગ એનો કોચલું જે છે એનું પણ ખબર, એ દર્શન બહુ ઉડી જાય ત્યાં પછી રહ્યો ચાર. આવો આવો આનંદ રહે છે કે બરોબર, ચારિત્ર મોહ એટલે જે મોહ પરિણામ પામેલો છે, પરિણામ પામેલો છે એટલે વગડ્યા જ કરે. ન્યારે તમારે કશું કરવું ના પડે, તમે જ્ઞાતા દસ્તા રહેવું જોઈએ. તમારે તમારા સ્વભાવમાં રહો તો તમને કશું વાંધો નથી. વકીલ વકીલાત કરે અને તે લોકો કે આ વકીલ વકીલાત કરે તે રીતે એમને ચારિત્ર નો કે હું કહું એને જ ચારિત્ર નો જેવો વીટ્યો તો તેવો, જેવો વીટ્યો તો તેવો. હા, વાંકો વીટ્યો તો વાંકો નીકળ્યો, સીધો વીટ્યો તો સીધો નીકળ્યો, પણ વીટ્યો તો એવો. કેવું વીટ્યો તે કેટલા ભગવાન મામા અપવાદ મૂક્યા તો મુશ્કેલી ઉભી થાય. જેવો વીટ્યો હતો ને એવો વકીલાત કરીને જૂઠો કહેશે તો તેનો હાથો કરી નાખ્યો. અરે કરી નાખ્યો પણ વીટ્યો તો એવો મોહ છે તે પણ એ તો જ્ઞાતા રસ્તા છે. આજે એને માલકી ધરાતા નથી જવાબદારી. એટલે જ્ઞાતા રસ્તા રહે તો કશું છે ને. વાંકો ચીતો તમે જેવો કર્યો હોય વાંકો ચીતો, અને વાંકો ચીતો આ જગત ના બુદ્ધિ ની અપેક્ષા છે. શું છે? જગત ની બુદ્ધિ સમાજ વ્યવસ્થા ની અપેક્ષા છે. બાકી ધંધો હોતા જ નથી ભગવાન ત્યાં તો. આ વાંકુ આ સીધું એવું તો સીધું વાંકુ તો આપણને અનુકૂળ ના આવ્યું એટલે વાંકું કર્યું, અને આપણે અનુકૂળ આવ્યું સીધું કર્યું. શું કર્યું? આપણને અનુકૂળ ના આવતું હોય તે બીજા ને અનુકૂળ આવતું હોય. માટે કઈ આપણું એ તો આવો વિચાર છે. ખતરનાક થઈ ગયો ગંગા થી પ્રજા થઈ છે. શું થયું છે? વાકાણ સીધાથી બધા ગંગાથી થઈ રહી. એટલે તમારે ખાલી જોવાનું દાદા ની આજ્ઞા કચરો હોય કે હા હોય જેવી પરીક્ષા આપી છે ને એવા મારા એવા માર્ક આવ્યા છે એ જોયા કરવા. પરીક્ષા આપતી વખતે દાદા ને પૂછીને નથી આવી, તમે તમારી મરજી થી આપી. પણ હવે પરીક્ષા પછી આપે તો તમારી સુપારસ ચાલે ને. હવે પરીક્ષા આપ્યા પછી તમારી સિફારસ ચાલે ને? સિફારસ જે કરતા હોય પાસ થવાની માર્ક મૂકવાની. ના પણ હવે જે તમે કહી રહ્યા છો એ મારી મારી પહેલાનું કહ્યું કે તો આ એ રહ્યું છે, જોયા કરો પછી તમને બંધન નથી. હું કહું છું એવા હું બેને જે ફેર કર્યું છે બંધન માં અમે ઉડી ગયું. બંધન આવે અમે શું કરીએ? ગયા બધું ભૂલી ગયા છે સાહેબ, બધો ભૂલી ગયા છે. હારું ને ભૂલવા હારું જગત વિસ્તૃત કરવું એ જ તમારું. વિસ્તૃત થઈ ગયું જગત વિસ્તૃત થાય ને આપડે કરવું હોય ને આપડે કઈ આવે યાદ કરવું નહીં કે પહેલું આવે. સર્વાંશે દર્શન બહુ ખરાશ છે. એનું થાય છે પછી ત્યાં સંકેત સંકેત તો બહુ નહીં રહે. શું કહ્યું? ઉત્તમ સંકેત થયું હોય તો મારે ના કહેવાય બિલકુલ ખરાબ થઈ ગયું. ભાવ કર્મ બિલકુલ ખરાબ થઈ ગયું. એકલા પૂછવા એક તમે થોડું પૂછ્યા છો. ભાષાનો શબ્દ છે. મને એવો વિચાર આવે.